અમારે નવો ધર્મ કીધો એ મહાવીર અમુક ભાગે ચલાવે છે એમ કેમ લખ્યું? શું કે છે મહાવીર ને નવો ધર્મ? અમે નવી વાત નવો ધર્મ કીધો અને એ પ્રમાણે અમુક અંશે મહાવીર એને એક્સેપ્ટ કરીને ચલાવે છે એવું લખેલું. મહાવીર તો પેલા નહીં ગયા, પછી હતાની સાથે મહાવીર સાથે એમ સ્પષ્ટ લખેલું છે. પોતે મહાવીર ના સાથે જેમ આપણે આમ દાદા પાસે છીએ મહાવીર ની સાથે હતા કેટલાય કાળ થી છે એ કેટલાય બધા કેળા કાળ થી કોણ કોને ઉપદેશ આપ્યો હોય કોણ કોણ ઉપદેશ આપ્યો બધું આ બધું પોતાના ખ્યાલ માં હોય બધું ને. અને ઉપદેશ આપતા આપનારા ક્યાંય રખડતા હોય અને ઉપદેશ લેનારા કયા તીર્થંકર થયા એવું બધું આગળ થઈ એવું સાથે ગત થઈ બધું પ્રભાવ કહેલું છે ને. અમે પોતે પડેલા છીએ કે અમે પડેલા છીએ એટલે માર્ગ જોયેલો છે માટે અમે જાણીએ છીએ. જ્યાંથી પડેલા તે પડેલા માર્ગ અમે જોતા જોતા આવ્યા તને આવું ફરી પાસે દઈએ છીએ આપણે જાણીએ છીએ. આ તો અહીંથી પાછા આવ્યા અહીંથી જ પાછા ફર્યા હતા એવો બધો ઝાડો બાળો જરી યાદ આવે છે. પોતાને લાગ્યું સત્ય એટલે પણ આ જૈન ના બધા જે માર્ગ છે વૈષ્ણવ બધા માર્ગ છે બધા પોતે મતાર્થી માર્ગો છે. કેવા છે? પોતાના મત ની જ વાતો બધી એટલે એમાં સત્ય ના હોય એટલે બીજો ના પહેર્યો. જેટલા હોય એટલા બધા જૈનો હોય. અને સત્ય તો વિતરાગો તો વૈજ્ઞાનિક હતા બધા આવતા હતા. અરે જૈનો ના ભગવાન તો વિતરાગ અને જૈનો આવા એમ કેમ? એ હોય છે તારા હારા રહે છે એ જાતે હાજર હોય છે ને તારા હારા થાય છે પછી પાછો માલ બગડી જાય છે. સંસાર માર્ગ બહુ એકદમ બગડી નઈ જતા. આ મળે બગડી ગયો છે ને એ તો 2500 વર્ષ ના દુષ્મ કાળ ને લીધે. નહી તો સંસાર માર્ગ તો વ્યવહાર તો સારો હોય. વ્યવહાર ના ખોટો એકદમ બગડી ના થાય ને. વ્યવહાર તો એક તીર્થંકર થી બીજા તીર્થંકર જન્મતા બીજા બહુ વ્યવહાર ના બગડી જાય સડી ના જાય. આ તો અત્યારે જ આવું થઈ ગયું છે કે સોનું વેચીને પિત્તળ લઈ આવે છે ને કહે છે કે આપણે પણ પિત્તળ હતું તે વેચીને સોનું લઈ આવ્યા કે સોનું વેચીને પિત્તળ લઈ આવે. શું કરવું જોઈએ જૈનોએ શું કરવું જોઈએ તો પછી જૈનોએ કરવું તો શું અત્યારે કરવાનું રહ્યું છે? રહ્યું જ નથી માલ જ રહ્યો નથી. જૈન નો જ માલ નહીં રહ્યો તો આતર જે કહેવાય છે ને તે નામ જૈન કહેવાય છે. નામ જૈન બરાબર. હા જેમ નામ લક્ષ્મીચંદ હોય કે આપણે કહીએ દર્શન જૈન જૈન દર્શન તો વગોવા મળી છે. એનું કારણ શું કે છે? કોણ વગોવડાવે છે? મૂળ બધા આ મુંબઈ ના જૈનો મૂળ કેમ એ થઈ ગયા કે સદગુરુ વગર આ જે મળે કુગુરુ તમને લાગે છે? લોક બીજા નથી તે એમ દ્રવ્ય ગુણ પર્યાય થી જો જાણે આત્મા આત્મા દ્રવ્ય થી જાણે દ્રવ્ય થી શુદ્ધ આત્મા છે. શું છે? બોલો કઈ આગળ તમે કહો તો મને અહીંયા બધા સાચા જૈન પડ્યા પડ્યા છે. કોને કાગળ કીધું? મેં મારે તો જાણવું હતું એમ નહી મારે આપણા જાણવું હતું. ના એ જાણવું જ જોઈએ. હું સાચા છે હું આ જૈનો ને એમ જ કહી દઉં છું. મળે કહી દઉં છું ભાઈ કોઈ હાથો જૈન નથી. એનો જૈન હોય તો મારી પાસે જૈન લાવો. સુગંધ આવી જોઈએ કેવું સરસ એને ભગવાન શ્રેષ્ઠી કહેતા હતા. શું કહેતા હતા? શ્રેષ્ઠી કહેવાય. આજ તો કોના ઉપર થી માત્ર કાઢી નાખવું પડે? શું કાઢી નાખવું પડે? કાના પછી પછી શું કહે છે? ક્રિયા મૂઢ મતી મૂઢ ની જેમ ક્રિયા કરે. નહી, મૂળ મતી છે. ક્રિયા મૂળ મતી જો અજ્ઞાની કે છે. શું? ક્રિયા મૂળ મતી. અજ્ઞાની પાસે કેવો છે? ક્રિયા મૂળ મતી. મૂળ મતી વાળો એટલે ક્રિયા કરી વાળો. મૂળ મતી થી ક્રિયા કરવાથી ચાલે તો ચાલ અપૂઠી. હા, એટલે પાછળ ચાલતો હોય. પુષ્ટિ ના કરે એવી બધી ચાલો ચાલે. પુષ્ટિ ના કરે એવી. હા, એટલે વિટામિન નથી લેતો પણ ઉડતું વિટામિન નાશ થાય એવું કરે છે. વિટામિન નાશ થાય એવું. અપુટી અપુષ્ટિ અપુષ્ટિ પછી જૈન દશા ઉમે નહી. એટલે એમાં પછી જૈન દશા નથી. આવો જે છે એમાં જૈન દશા નથી. કહે તો કહે છો સબ હી જૂઠી. ભગવાન મહાવીર ને ચોટી પડ્યા છે અને એમની આબરૂ લીધી. લોકો થોડી આબરૂ હતી, એમની બહુ આબરૂ હતી. તું ધોણી કહી નાખી. શું કહે દાદા? જૈન હોય એમ જ કે મારા માં ભગવાન મહાવીર છે. કરે શું પણ? ના ભાઈ, એમનો દોષ નથી. કારણ કે આ કાળ એવો આવી ગયો વચ્ચે 25 વર્ષ નો. એટલે બધું દૂરધાણી કરી નાખ્યું. આ 25 વર્ષ નો સાધુ આચાર્ય બધું દૂરધાણી. દુનિયા નો શું કેદાર મેદાન કરી નાખ્યું? આ દુનિયા કેવી દશામાં છે અત્યારે? આવું મેન્ટલ હોસ્પિટલ જ થઈ ગયું. તદ્દન મેન્ટલ હોસ્પિટલમાં જાઓ. પહેલાના 80-50 રૂપિયા એમડમાં હોસ્પિટલમાં જાઓ તો જેવા આચારો દેખાતા, જેવા વિચાર દેખાતા, જેવું વર્તન દેખાતું, એ વર્તન પબ્લિકમાં દેખાય. તમારા બધામાં નહીં હોય નહીં? તમને આમાં થોડી અનુભવ થયેલો? તમે શું કહો? જવાબ શું હશે? આપડે કઈ વાત કરે અને એનો જવાબ બીજી રીતે આપે એ માણસ હોશિયાર ગણાય. આજે હોશિયાર ગણાય તારે જ. આ પહેલો નંબર આવ્યો ને, તેથી પહેલો નંબર આવેલો છે ને બધા. તેથી હોસ્પિટલ માં મેન્ટલ કહેવાયું ને. તેથી બધા મેન્ટલ હોસ્પિટલ જગત નતું કહેવાયું. જય હોશિયાર ગણાય તેથી જ મેન્ટલ હોસ્પિટલ કહેવાયું. ચાલો પછી આગળ. પરણી અપની કરી માને વેતનભાઈ. હા, શું કે છે? પર પરિણતી અપની કરી માને ક્રિયા ગરવે ગેલો. ક્રિયા ગરવે ગેલો આખો પર પરિણતી અપની પછી શું કે છે? પહેલો નંબર અને કરી કાઢ્યું. 5 માણસ માં પહેલો કયો હતો? મને બહુ આનંદ થાય. 100 માણસ નું કયું? તું ટકો ટકાવારી થઈ ગયા હતા. ફરી બોલો. પરપરિણતિ તમને સમજાવીએ શું કે છે? શું કે છે પરપરિણતિ? અપની કરી માને, પોતાને જ માને. ક્રિયા આટલી મેં કરી, આ સામાયિક તેને કર્યા, પરકમણું કર્યું તો એ પરણ પરણ થી અપની કરી માની ક્રિયા ગર્વે ગયેલો. ગયેલો શું છે? ક્રિયા ના ગર્વ માં જ ગયેલો છે. મેં ત્યાગ કર્યો, બહેરી નો ત્યાગ કર્યો, ઘર સમય હું શું છોડ્યું ચક્કર ની, આ છોડવાનું નતું, છોડવાનું તો બીજું જ હતું. આ જેને છોડ્યું તેને છોડવાનો હતો. શું કહ્યું? જેને આ છોડ્યું તેને છોડી દેવાનો હતો. હું આ વણે કઈ છોડી દીધું? શું કહ્યું? જય સચિદાન, સચિદાનંદ, નમો વિત્રાગાય. નામ ભીખતે કામ નથી જે ઉદાસે રહીએ. નામ ભેગ છે કામ નહી સુજે, કે છે નામ ની ભેગ લીધી ને એમાં તારું કામ સિદ્ધ થશે નહીં, કે છે ભેગ લીધી. હું ભીખ લઈને આમ ભીખ ભીખ માગીને ખાઉં છું, કરું છું, નામ ભેગ થી નહીં ચાલે, કે છે નામ ભેગ થી નહીં ચાલે. કામ ના સીધે કે સિદ્ધ નહીં થાય તો ભાવ ઉદાસે રહેવાનું કહ્યું. શું કહ્યું? ભાવ ઉદાસે રહેવાનું. એક કોઈ આચાર્ય નહીં રહેતો ભાવ ઉદાસી, એ સમજતો નહીં ભાવ ઉદાસ તો અને કેવું તે નહીં. અને આ લખે ભાવ ઉદાસે રહી, ભાવ ઉદાસ કોને કેવું તે સમજતો નહીં. આ તમે ભાવ ઉદાસ હશે એ મારે ના ના કહેવાય. મને ખબર જ દાદા, તમને ના ખબર હોય તો પણ દાદા એ તમને જે આપ્યું છે ને એ તમે ભાવ ઉદાસ રહ્યો છો. આ તમને કોઈ કેમ પૂછે તમે ભાવ ઉદાસ ના થયું તેવું નહીં રહેતો, એટલે તમારું પકડી ગયા. એટલે બાળક ના હાથમાં મેં કેવા જ્ઞાન આપ્યું. શું કર્યું છે? બાળક ને સમજાડે ગમે તાર કોઈક માણસ કે ભાવ ઉદાસ રહો કે જ્ઞાન સકળ સાધન સાધો ક્રિયા જ્ઞાન કે દાતે, ક્રિયા જ્ઞાન કે દાતે. શું કે છે? જ્ઞાન સકળ પ્રમાણ જ્ઞાન સાધના કરો કે છે. શું કે છે? સકળ સકળ ન એટલે પ્રમાણ, અને 360 ડિગ્રી નું જ્ઞાન પ્રાપ્ત કરો કે છે. અને ક્રિયા તો એની લાસિત છે, તમારે કઈ ક્રિયા કરવાની જરૂર છે. અને આ સીસી માં વિટામિન છે તો તમે ફરી પોઈઝન નહીં આવ્યો, જ્ઞાન થયું ને તેનું તેની ફળ ક્રિયા. તે પછી હડો પછી ના જાય ને, હે ક્રિયામાં ના આવે છે. ક્રિયા કરતુ ભાઈ ધરત હૈ મમતા યહી ગલે મે પાસી. એને ક્યાં ખબર છે કે મને આ વાદરા ના કતલખાના માં લઈ ચાલ્યા છે? એ તો એમ જ જણા પાસે ગયો હોય વાંદરા ના કતલખાના. આવું કોક લાલ લાવતો ગણાય હોતા નથી, જઈનો લાલ લાવતો કોઈ ધરે. આવું કોક જ માણસ હોય જરા પીખો તે લાલ લાવતો. કેટલો બધો લાલ લાવતો ધરે? મને જ્ઞાન થતા પેલા જરા આવો લાલ લાવતો મારો સ્વભાવ ખરો ને, હું સામે વાત સ્વભાવ ખરો એવો. આ મને ધરેલો, આ મને ગમેલો, આની વાત મને ગમેલી. પછી અમે સંતા મારે કારણ કે જોડે જોડે પરિણય તો બને છે. સકળ નય નું જોઈએ ને આપડે સર્વ પ્રમાણ જોઈએ આપડે એ ના છે શું લખે છે બધું જ્ઞાન જાણ્યું ને એટલે ક્રિયા થઈ જ જશે કે છે કેવી રીતે કે છે જો જલ જળરસ માં કે છે શું કે છે જળરસ જલ માં આ જળ પીએ એટલે જળરસ હોય કે ના હોય પાણી પીએ તો પાણી નો જલરસ ખરો નહી આપડે પાણી પી પી કરે જલરસ નથી તો શું કોક મરક શું જલરસ પાણી રહે જ નહી એમાં જ્ઞાન હોય ત્યાં ક્રિયા અવશ્ય હોય જ જ્ઞાન હોય ત્યાં ક્રિયા હોય હા સાત્વિક જ્ઞાન હોવું જોઈએ તો આપણું જ્ઞાન ચેતન જ્ઞાન છે કેવું છે ચેતન હા ક્રિયા હોય જ અવશ્ય ક્રિયા હોય ક્રિયા બિના જ્ઞાન નહી કબહુ ક્રિયા જ્ઞાન બિનું નાહી ક્રિયા જ્ઞાન દો મિલત રત હે જો જલ રસ જલ માહી એવું કે છે ક્રિયા ને જ્ઞાન દેવું ભેગા જ હોય છે હંમેશા તો કોઈ દાડો જ્ઞાન ક્રિયા વગર રહેતું નથી અને ક્રિયા જ્ઞાન વગર રહેતી નથી તો બળી ની ક્રિયા આપણે જે કહ્યું કે જ્ઞાન હોય ત્યાં ક્રિયા હોય પછી ક્રિયા હોય ત્યાં જ્ઞાન હોય એ પણ બરોબર ક્રિયા હોય તો જ જ્ઞાન હોય ને તો જ્ઞાન હોય ત્યાં ક્રિયા હોય એ બરોબર છે એ બરોબર છે પણ ક્રિયા હોય તે જ્ઞાન હા બરોબર ને આ જ્ઞાન નો સ્વભાવ એવો છે કે તમે એક જગ્યા માં આપ ના કરો એક નાનામાં નાના છોકરાને જેટલું જ્ઞાન હોય ને એટલી એની ક્રિયા હોય મજૂરો ને જેટલું જ્ઞાન હોય ને એટલી એની ક્રિયા હોય અને ક્રિયા ઉપર થી આપણે સમજી ગયા આટલું જ્ઞાન છે તો કારણ ક્રિયા એ જ્ઞાન ની દાસી છે બોલો તમે બોલતા રહે જ્ઞાન ભાવ જ્ઞાન સદ માહી શિવ સાધન સદ રહીએ નામ ભેખ મે કામ કહી સાધુ બાધુ ખબરે નઈ એને મનમાં એમ થાય કે બધા સાધુ પણ છોડી દો નામ ભેખ છે કામ નથી એવું બોલતો હું નામ ભેખ છે કામ નથી ભીખ લીધી માટે કઈ થઈ ગયું તારું થઈ ગયું કામ થઈ ગયું હજુ કઈ કરતા લખડી મરતો અને બહુ સરસ લખેલું છે આને કોઈ કાળ સાંભળ્યું નથી વર્લ્ડે આ નવી ચોપડી પુસ્તક નવરાત્રી થોડું થોડું વાંચવું બધા પછી પુસ્તક થઈ જશે આ પુસ્તક નો બહુ બહુ બહુ આવ્યું છે માલ. અરે માલ ઘણો ભર્યો પડ્યો છે, પણ ધીમે ધીમે છપાઈ જશે. તારે જગત ને બહુ કામ લાગશે. કવિરાજે તો બહુ મદદ કરી છે, એમ બધો આખો સાર જ આવી ગયો છે. કરી ને પછી પાછળ બાર છે લોકો હજારો વર્ષ સુધી. એમાં કઈ બનાવટ હોય છે ચાલે કે એમાં ઇમિટેશન ના ચાલે? નહીં, ઇમિટેશન નો સ્વાગત નહીં દાદા. ઇમિટેશન હોય તો ખબર જ પડી જાય સર. ના ભાઈ, સાહેબ ની પદ જ રચાય નહીં. શું લખાઈ રહી? બહુ સુંદર લખાઈ છે. માલ તો જરાક જોવા માટે મોકલે છે ને, જોઈને ખુબ થઈ ગયો. બહુ માલ પડ્યો છે, બહુ બધું. એટલું બધું પૂછ્યું છે લોકોએ. લોકોએ કંઈ પૂછવા બાકી રાખ્યું નથી, મેં જવાબ દેવા બાકી નથી. અને બધા જવાબ કરેક્ટ છે. કેવળ જ્ઞાનમાંથી, કેવળ જ્ઞાનમાંથી જવાબ આપેલા છે બધા. તો તમને ગમી વાત આ બધી કરે કોક ને આપણે કઈ મેં કર્યું કરી. બીજા પૂછ્યું કેમ મારા તમે ત્રણ ત્રણ બોલબોલ કરે. અરે અમારા પેલા શિષ્ય છે ને એક જ થઈ ગયા છે, એટલે હું જાણું કે અહીં ઘોડા હાર છે, અહીં રેસકોર્સ છે. એટલે પછી બીજી તારે શિષ્ય પૂછી ફાંગી કરી રાખું. મહારાજથી જયારે એક થાય ત્યારે કહેજે મને, કહી જજે. પાછા દવા હોય કઈ પગ પગ દુખતા હોય, એટલે મહારાજથી એક થઈ એટલે પેલો મને કહેવા. પછી હું જઈને કહું મહારાજ ને, મહારાજ ચાલે કેટલી કરી, ચાર કરી. અરે નહીં ભાઈ, એક જ થઈ હતી. કે મહારાજ તમે તઈને ચાર કરતા હતા ને બધું, આ એક શું કર્યા? તમે કરી હતી કે તમે કરી હતી? પગ તો સારો છે. તમે કોણ કરનાર હતા? પગ હારો હોય, હાથ હારો હોય, મગજ હારું હોય, વાંચો હારી હોય, નહીં તો વાંચો દુખતી હોય તો શું કરો? માથે દુખતો શું કરો? એ દુખતો શું કરો? શું કરે? બેસી રહે લોકો તો પાસે કઈ મેં કરી શિષ્ય નથી આવતી. આના જેવો મને શિષ્ય માથું બળાયેલો એને પાસે પડપડ કર્યા કરે, પાસે પડપડ કર્યા પડે કે પાછળ પડે. મનુષ ના સગા છે ને, મનુષ ના સગા. જ્યાં સુધી જ્ઞાન ના થાય નહીં ત્યાંથી સભા હોય, ભૌગોલિક સભા હોય, પાછળ પડે. ત્યારે પાછળ આખર પાછળ જ પડ્યા કરે. પાછળ પડે તો સમજ્યા ને, જરા અવરું થઈ ગયું હોય પાછળ પડે. બરોબર, આ કૂતરા પાછળ પડે છે જોયો ને, દોડા હોવ આપણને બધા લોકો કે વરરાજા ચાલ્યા, વરરાજા ચાલ્યા. એટલે કૂતરા કેમ નહીં કેતા કે એની કિંમત નહીં? અમા આયા છે ને વરરાજા, બધા હું કોઈ કઈ કોઈ તો થવાનું ને. મારી હાજરી માં એક જણે કે છે બટાકા તમારે છોડી દેવા પડશે, બટાકા તમારે છોડી દેવા. મેં મહારાજ તમને કયા કેટલા હતા બટાકા જોડે વેર છે? કઈ જાતના જંગલી માણસો છો? બટાકા છોડવા, બટાકો બટાકો છોડવા, મુખ ને બટાકા લેવા દેવા શું છે? અહીં જંગલી માણસ નહીં તો બીજું શું છો? બટાકા છોડી દેવા, બટાકા બટાકા ને મોકલે એમ શું દેવા? એમ બિચારું પાલન શું પડે? એને બીજું કોઈ શાક પાલતું નથી. બટાકા ક્યાં બીજું કઈ પાલતું નથી, તારી પાસે પડ્યા. બીડી વગર ના ચાલતો તને કે ના, બીડી તમે છોડી દેવી પડે. બીડી છોડી મને સીધી પડે બીડી. તે એક જણા પેલી ચાર બીડી કરવાની કહેલી, તે આવડો મોટો ડૂટો વારે પાસે. આવું ના કરવું જોઈએ. મારા દોષ નથી, બિચારા સમજણ નથી. એને તેમ થાય ને કે હું કઈ સારું કહું છું અને સારું કરાવું છું. હા એમ થાય ને, એને તેમ થાય. હા એને એમ થાય કે હું કઈ સારું કરાવું છું, પણ એ જ વહુ ને બાકી એવો છે. મહારાજે બધા વહુ ને બાકી એવા છે. હું જતા જ પાસે બા બા બા કરે એટલે મને આ તો બહુ ઉતારી એવું બેભાન થોડું વર્ષ છે તેથી મેન્ટલ હોસ્પિટલ કહું છું ને આવું ના શોભે આપણને કેવું આ જૈન જગત આપણું વિતરાગોનો માલ કેટલો સરસ ઊંડો તમે થોડોક જોયો તાકાત કેટલો લાગ્યો તમે એનું વર્ણન થાય હોય દાદા વર્ણન થાય એવું નથી ત્યાં હવે આ જે બીજા ભણેલા લોકો વર્ણન ના થાય એવું લે કેટલી મજા આવે હા ભણવાનું ઠેકોળું નથી તમને કોઈ ખેતરાય ના આવે અને અભણને તો સરસ ખેતરી જાય જે અંગ્રેજી ભણ્યા નથી એને ખેતરા તો વાર નહીં ને કારણ કે તમે પારંપરિક જ્ઞાન છોડ્યો આ ફરવાનું નથી કર્યું એ બધા ભૂતો ગયેલા ને નવે નવું હોય આપડે તો નવે નવું હોય પછી આમ ભૂતો ગયેલા શું થાય પાવડા મૂકી જતા રહી આપડે કઈ મોક્ષ અહીંયા આગળ દરવાજો કરો સિમેન્ટ આવી ફ્રી ઓફ કોસ્ટ લોખંડ બધું એનું મહેનત તમારી ટાકા પાવડા એમના ઘરના મૂકીને જતા બોલો પછી આપણે રોકડું એમને એ આપ્યું તેથી આપણે નહીં તો પાછી આવે જ નહીં શાંતિ થાય અગર કોઈ આવે ક્રમિક માર્ગ અહીં કરવાનો ચાલે જ નહીં ને ક્રમિક માર્ગ અહીં ચાલે નહીં ને કારણ કે લોકો એકલા કંટાળી ગયા ક્રમિક માર્ગ થી બસ ચિંતાઓનો પાર નથી રખડા મણમરી મોજા મળે પાર વગરનો આ તો એકદમ ઠંડક થઈ જાય ને એટલે ગાડું સારી કઈ અજાયગી છે ને તમને લાગે ને બહુ મોટા મોટી અજાયગી સામાન્ય ઉદાસીનતા અને ભાવ ઉદાસીનતા વિશે ઠીક છે તો એમ કે છે કે સામાન્ય ઉદાસીનતા અને ભાવ ઉદાસીનતા એમાં શું ફેર ભાવ ઉદાસીનતા કર્મ ના બાદે ભાવ ઉદાસીનતા નો અર્થ શું કર્મ બાંધે નહી અને સામાન્ય ઉદાસીનતા એટલે વિતરાગ ભાવ ની નજીક ઉપેક્ષા પણ ઉપેક્ષા એના તરફ ખબર ને એટલે રાગ દોષ નહીં એ બાજુ કેમ પૂછવું પડ્યું ભાવ ઉદાસીનતા તો બહુ ઊંચી વસ્તુ છે એ તો કર્મ જ બંધાય નઈ આપડા જ્ઞાન આપીએ છીએ ભાવ દિશા ભાવ ઉદાસીનતા નું છે શું છે ભાવ ઉદાસીનતા નું વિજ્ઞાન છે તમે સમજાયું કેમ બોલતા બોલા બટાકા ના ખાય ફળ ના ખાય ભાઈ અમારે આ બહુ મોક્ષ માં જવું હોય તારે આ ફૂલો ના હોળીએ ચાલે નહી હજુ એક અવતારી વાર છે બે અને ખરે બે થશે એથી કોટ જવાની છે આપડી કાબુ મારી ગયું બ્રહ્માંડ આખું કાબુ મારી ગયું શું કઈ પછી શી કોટ જવાની છે તમારી ઈચ્છા ના હોય એ સુગંધ લેવાની કોઈ માણસ ને કિંચિત માત્ર દુઃખ ના થાય એવી એનું વલણ હોય બે જણ ઝઘડા કરતા હોય ને તો ઘેર બોલાવે માર તો આવજે પાસે ચા નાસ્તા બધું સરસ કરાવડાવે પાછા પેલા ને દુઃખ દુઃખ સુખ દુઃખ પૂછે તેમાં કઈ અડચણ હોય તો પછી હજારે કીધા જતા આપે એટલા જેમ પછી રાગે પાડી આલે વડતા મટાડે બોલો એ વકીલાત ના પૈસા લેવા નહીં હાલવાના વકીલાત ના પૈસા કેવું અને અત્યારે લેવાના ચા પાણી પાયા વગર લઈ લે ગધું ખાલી કરો નહીં તો અવરો ને અવરું લખી નાખી કે છે કેવું કેસ નહીં ચલાવું કે છે અરે અમારે ભાગીદાર કાંતિબેન એક જણા વકીલે કહ્યું કૂતરું કઢાવું છું તમે તમારે કેસ લઈ જવાનું છે પાછા તમને કૂતરું કઢાવું છે અરે હું કૂતરું હવે કઢાવું છું હા આ બધા દુનિયાને શીખ ક્યાં પહોંચી વળાય છે એના કરતા સંસારમાં તો જરાય સુખ નથી સુખ કોને લાગે છે જેને સમજણ ભણ નથી તેથી સુખ લાગે છે એમાં સુખ કોઈ એવી ચીજ નથી જેમાં જરાય સુખ હોય આ તો સુખ ખૂટતું આત્મામાંથી ઓછું થતું જાય છે જો કે આત્મામાં ખરી તો ઓછું થતું નથી પણ આવરણ ચડતા જાય છે દારૂ પીને ગટરમાં પડી રહું અને તેને સુખ માનવું અને સહેજ રહેવું માનવું પોતાની જાતે એના જેવું છે સંસારમાં સુખ પડેલું તમને બહુ પડેલું એમ વીતેલું હોય ને બધું એ કઈ વીતેલું બધાને કહેવાય અણસમજણે ગયો ને અણસમજણ હતી અને સંસાર ચાલ્યો સમજણ આવી ત્યાર પછી ખ્યાલ આવ્યો કે આ તો બધું અણસમજણ થઈ ગયું અણસમજણ તો થયું એ થઈ ગયું અરે ભાઈ સંસારમાં કઈ બધા આ દરાક કઈ દુખદાયી નથી દુખદાયી એટલી છે કે જો ગયે પડશે તો રોજ રૂપિયા આઠ આના જોઈશે શું કે છે અને તેના હર કોકને તો મહેનત કરવા જવું પડશે એટલી જ દુખદાયી છે હું બીજું કશું દુઃખ નથી અને આ વિષય સુખ એ તો ઘરે પડ્યો એટલે તમારે તે ખલાસ થઈ ગયા અવતાર નો અવતાર સુધી ખલાસ થઈ ગયા શું કે છે અવતાર અવતાર કારણ કે હમ જીવ છે હમ જીવ છે પણ એ દાવો મળે અને પેલો જીવ દાવો મળે એવા તમે કોઈક મારે ચાર વાગે જમવું થાય કે સાત વાગે જમવું બોલો એવો દાવો મળે ત્યાં શું થાય ઝઘડા થાય ને હે ઝઘડા થાય ભયંકર માં ભયંકર દુઃખ અહીં આગળ છે જો સમજણ પડે ને અને જે તાત્વિક રીતે એને તપાસી જોઈએ તો વાત જો અરે સંભાળવા જેવી વાત નથી શું કહ્યું ચપાળ જો બહુ ઊંડા ઉતર્યા હતા અંદર પછી લોકોને પણ ખરાબ લાગે એવું આ બધું આપણે જાણીએ છીએ કે દુઃખ છે પણ જાવું ક્યાં જાણીને સહન કરવું પડશે તે જ અને આપણે આ જ્ઞાન આપીએ એટલે પછી એને જેમ શાંતિ થતી જાય તેમ પેલું બધું ઓછું થતું જાય આ વિધિ કરી આપો નિર્ગણ બધા બધા પુસ્તકો ભરાય એટલું બોલ્યા છે શું કહ્યું બે જવાબદારી વાળું એક વાક્ય બોલાય નહીં અમે બોલ્યા છે વાક્યોમાં એટલા બધી બોલ્યા છીએ કે જેટલું અમે બોલીએ છીએ એનો ખુલાસો આપવા માટે બંધાયેલા છીએ શું કારણ બે જવાબદારી વાક્ય ના ચાલે તમે દ્રાસ ખાઈએ ને પછી ઉપર નહીં પીવું પાણી કોઈ થોડીક વાર પછી પીવાનું થોડી વાર પછી પીજો એવા પ્રવૃત્તિમય સંસારમાં આપણે જ્ઞાન કે આત્મજ્ઞાન કે બાજુ કેવી રીતે રહી શકાય? સમજો કે એવું થયું હોય છતાં આપણે પણ રહેવાનું પ્રવૃત્તિમાં, આપડે તો આજે અમને કઈક તમારે થઈ ગયું બાવી છોકરા જોયા તો થયું તક ના ગોમડો ને ગોમડો શું કહે, વાત જુદી હોવી જોઈએ. શું કહ્યું? તમને ઉપાસના થતું નથી માટે કઈ કારણ બીજું હોવું જોઈએ. શું હોવું જોઈએ? આત્મા જુદો જ છે. બે જણે જુદું જુદું જ્ઞાન ના સમજણ પડે? એક જ જણ હોય તો લોક લોક શું જગત શું ગણે છે? નહીં, એક જ છે. હું છું આત્મા. આ બે જુદો ને હું છું આત્મા. શું કે છે? બે જુદો ને હું છું આત્મા. એટલે સને આત્મા માની બેઠા છે? ભૂતગલ ને જ આત્મા માની બેઠા. તેથી ત્યાગ ને તપ ને ફલણ હિમાલયમાં નાહી જાય છે. અને ત્યાં આગળ હંકુકુત ને છીએ, હંકુકુત ને શું ની છીએ નીચે આપણે ત્રણ કે દેશ લાકડો છે બાબા. આવું ના બોલ કઈ ત્રણ દેશ લાકડો છે ને જોઈએ બાબા. શું કા ગાગા કર્યા છે તમને? હંકુકુત ને છીએ લાકડો ના જોઈએ એમ આવું છું હિન્દુસ્તાન નું. અને કુત નહીં છે, કુત નહીં છે, કુત નહીં છે. પછી બાયો ત્યાં મારે ના મારે આવું બધું વાત. એવું છે આત્મા લોકો કે છે તેવો આત્મા નથી. આત્મા હું તમારી જોડે વાતો કરું છું ને તો હું મારા સ્વરૂપમાં રહી શકું છું. બંને કામ થાય એમાં સાથે. એ પોતે પોતાનું જ્ઞાન હોવું જોઈએ. પોતે આત્મા તરીકે છૂટા થવા જોઈએ આમાંથી. આત્મા ને દેહ ની બે જુદું પડી જવું જોઈએ. દેહાભ્યાસ. શું કહ્યું? દેહાભ્યાસ તમને સમજ પડે? તેને કહો છો દેહાભ્યાસ? હું પોતાને માનું છું. હું પોતાને કરતા માનું છું. દેહ એ હું છું એમ માનું છું. પછી નામ એ હું છું એમ માનું છું. પછી બુદ્ધિ એ હું છું માનું છું. અંતસ્કરણ એ હું છું. મન બુદ્ધિ ચિત્ત અંતસ્કરણ બધું હું જ છું એમ માનીએ છીએ. જો એ દેહાભ્યાસ ખરી ખરી રીતે હું આત્મા છે. પોતાનું અસ્તિત્વનું ભાન છે. શું છે? પોતાનું અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી. વસ્તુત્વ એટલે હું કોણ છું એનું ભાન નથી. વસ્તુ અમારે હું વસ્તુત્વ નું ગ્રહણ કરાવીએ અમે તમને. કર્મબંધાત અટકી ગયા. શું કર્મબંધાત? અત્યારે તો બધા જબરદસ્ત કર્મ બંધાઈ રહ્યા. તમારા શું બંધાતા છે ને? હે, શું નામ તમારું? અનુભાઈ. હું અનુભાઈ છું. એક છે ભ્રાંતિ. આ ભાઈ નો ભણી થયો અને મામા થયો અને કાકો થયો. આમ કરું છું તેમ કરું છું. ચાર વાર મૂકી દેતો હોય તો અવતારમાં આ બંધ કરીને કર્મો એ તો બંધ થતો હશે. તો ભગવાન કરાવડાવે છે ને? કે કરાવનાર ભગવાન ને કરનારી. હું કરાવે એની જોખમદારી આપણી છે. જોખમદારી કોઈ કરાવનાર હોય ને તેની જોખમદારી આપણી. કે જોખમદારી એની ભગવાન અમુક હાથ જ ગાલતો નથી. ભગવાન હાથ જ નથી ગાલતો. જાણતો જ નહીં તમારી વાત જ નહીં. આ બધી બાબતમાં કોઈ આળખેલી જ નથી જરાય. જય સચિદાન. લાગી પેલી બેન ચાલો. તમારે જે ભરેલા છે એ માલ ભરેલો ના હોય તો સારું ગાડું. ૨૦-૪-૧૯૭૮ દાદા દર્શન મારે લોકો કઈ કાચી મારે છે, હિન્દુસ્તાન નથી, ઇન્ડિયન પઝલ છે. આ પઝલ તો લોકો બાકવાની વાત સાચી કલર કહી ગયા લોકો, પણ એ જાણતા નથી કે આ લોકો કેટલા પાકા છે. છાતી ને હડે નહીં આમ ટોકા ઠોક અવાજ વગેરે ફરી મારા બધે. આ બદલ તો ઇન્ડિયન બદલ કહેવાય ને, ફરી મારા તો મનમાં ગભરાઈ જાય. આ શું કા છાતી ઠોકીને બધા ખરો અને કોક માર ખાય, માર આપે છે, સર નહી કરે છે, પછી આમ વાત ધાંધળ મારી. અને બારો ત્યાં કે હેન્ડઅપ તક હેન્ડઅપ એ કરે છે, કેવી નથી હેન્ડઅપ કરે ના કરે બેન. બારો ત્યાં કઈ હેન્ડઅપ કે તો કરે, ક્યાં ક્યાં જાય છે ના મારે પછી મારે પછી. દાદા ત્યાં ન્યાય કેવો, કે ત્યાં ન્યાય કેવો, ન્યાય ની બહાર ગયું નથી, ફક્ત તમને જોતા નથી આવડતું એટલે તમને ન્યાયાધીશ એવા છો કે તમે એમ જણાવો કે અન્યાય છે. આ ન્યાય નો પ્રકાર કેવો એમ પૂછે છે. અસલ ન્યાય છે, આ જગત જ અસલ ન્યાય સ્વરૂપ છે. તેના માટે તમે વાક્ય આપ્યું છે ભોગવે તેની ભૂલ. ભોગવે તેનું ભૂલ, ભૂલ કોની ભોગવ. દંડ વિધાન થયો, આ તો દંડ આપવામાં આવ્યો એમ છે. આ તો દંડ આપવામાં આવ્યો એવું થયું, એ તો એવું દેખાય ને. પણ આ તમને ચશ્મા એવું છે ને, આ ચશ્મા કાઢી લો તો તમને પેપર વંચાય ખરું. એટલે પોતે ભીત જેવો ફર્યા કરે છે. ભીત આ ભીત ને મનુષ્ય માં ફેર નથી. મનુષ્ય ભીત ને અથડાય, ભીત કોઈ મનુષ્ય અથડી નથી. કોઈ કોઈ ભીત એવી નથી કે મનુષ્ય ને અથડી હોય, મનુષ્ય ભીત ને અથડાય. એટલે પૂછે એવો ન્યાય કેવો, હે એવો ન્યાય કેવો. આ ઘટ એટલે હું પૂછું છું, એ કે છે કે એવો ન્યાય કેવો. ન્યાય નથી, ન્યાય જ છે. આ તમને ના દેખાય એટલે કોઈ ભીત શું કરે છે. તમને દેખાવું જોઈએ, દેખાવા માટે જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન લેવું જોઈએ, જ્ઞાની પુરુષ ની આજ્ઞામાં રહેવું જોઈએ, તો જાગૃતિ વર્તે. જાગૃતિ વર્તે તો બધું દેખાય. આ અર્ધ જાગૃતિ માં સપનામાં રહેલું જગત સપના છે એ કરે છે. શું કરે, બાકી ન્યાય સ્વરૂપ છે જગત. કોઈ દાડો એક ક્ષણ પણ અન્યાય માં આવ્યું જ નથી. સંત નો ન્યાય જુદો છે એમ મેં સાંભળ્યું છે. સંત નો ન્યાય જુદો છે એમ મેં સાંભળ્યું છે. સંતો નહી, ભગવાન નો ન્યાય. સંત નો ન્યાય તો કોઈ સંત કાચો હોય તો કાચો ન્યાય હોય, બરાબર ની. પાકો હોય તો પાકો ન્યાય હોય, પણ ભગવાન નો ન્યાય તો એક્ઝેક્ટ જ છે. ભગવાન કોણ, જય સચિદાનંદ. ભગવાન કોણ, ભગવાન ખરો ને, તો ભગવાન કોણ. ભગવાન શુદ્ધ ચેતન, શુદ્ધ ચેતન, સ્વરૂપ બસ શુદ્ધ ચેતન, એના ગુણધર્મ સાથે છે બધું, એના ગુણધર્મ ઓળખવા પડે જ્ઞાની પુરુષ ની પાસે, તો પછી પત્તો પડે. જડબરત નો ન્યાય